આખા દુનિયાનું કેન્દ્ર થઈ જશે આ હિન્દુસ્તાન. એટલે બધામાં ઠીક લાગે કે વાપરવા પૈસા સારા સદુપયોગ તો ગમે ત્યાં દુઃખ દુઃખ, પણ એને દુઃખીને પહોંચવો જોઈએ, દુઃખી દુરુપયોગ ના કરેવો. પેલા ચાર પ્રકારના દાન ઉત્તમ કયું હોય એમાં? ચાર પ્રકારના દાન સમજાવો ને. ચાર પ્રકારના દાન, ચાર પ્રકારના દાન, ચાર પ્રકારના દાન, ચાર પ્રકારના દાન, ચાર પ્રકારના દાન, દાન દાન ચાર પ્રકારના દુનિયામાં છે. તે પહેલો પ્રકાર આહાર દાન, આહાર. આહાર દાન એટલે શું? પેલા હિન્દુસ્તાની આ વાત ગોઠવણી કરેલી કે ભાઈ આપણે તો કોઈ માણસ આવ્યો અને કે હું ભૂખ્યો છું તો એને તત જમાડી દેવો. પછી એને એમ ના કેવું કે હોજે હોજે કોણ તો ખાઈશ ને એવું તેવું નહીં. એટલે મનમાં એવો વિચાર ના લાવવા જોઈએ કે અત્યારે આપણે ખવડે હોજે કોણ ખવડાવશે, એ આપણે વિચારવાની જરૂર નથી. તમે અત્યારે એને જમાડી દો, ફરી હોજો, એને પાછું બીજું ગોઠવણી હોય જ એમ, સમજ પડે ને. એટલે તમે તમારી પહેલાં આજનો તમારી ફરજ બજાવી દો, સમજ પડે ને. અને હોજે એની મારી પાસે મળી આવે, પાછું બીજો કોઈ મળી આવે, એનું ગાડું ચાલે. કે તમારે ચિંતા નહીં કરવાની કે હોજે હોજે તું શું કરીશ ને આમ તેમ આવું બધું, આપણે તમારે ડાપણ વાળી કરવાની જરૂર નથી. પછી બીજું દાન ઔષધ દાન. આહાર દાન થી ઊંચું દાન, પાછું ઔષધ દાન. ઔષધ દાન એટલે કોઈ કોઈના પલંગ પાસે ગયા અને એ માણસ કે મારે આ દવાઓ નથી તેથી મારે મુશ્કેલી પડે છે, દવાઓ લાવવાના પૈસા નથી, એટલે આપણે ત્યાં આગળ દાન આપી અને દવા લઈ આવી જોઈએ એને. શું અને દવાખાનાનું કંઈ જે કરતો હશે તો હું આપીશ તને, કહીશ શું આપણને પોસાય એટલો કરવું. એનાથી શું થાય કે આપણે એને દવા લઈ આવી એટલે અત્યારે તો એક વર્ષ જીવ્યો પછી આગળ રહેવું જોઈએ લેવાશે. શું પેલા ઔષધ દાનમાં એક દાડો તો જીવ્યો, આહાર દાનમાં એક દાડો તો જીવ્યો, આ ઔષધ દાનમાં એકાદ વર્ષ બે વર્ષ જીવે, પાંચ વર્ષે જીવી જાય. પછી આગળ જ્ઞાનદાન. જ્ઞાનદાન એટલે પુસ્તકમાં જ્ઞાન વાંચે એટલે પછી એની લાઈફ જ સુધરી જાય. એ તો મોટું દાન કહેવાય, જબરદસ્ત દાન કહેવાય. શું જ્ઞાનદાન મોટી જ વસ્તુ છે, એના માટે પુસ્તકો છપાવવા જોઈએ, એ બધું કરવું જોઈએ આપણે. શું અને સૌથી ઊંચું દાન અભય દાન. અભય એટલે કોઈ જીવ આપણાથી ભય પામે નહીં એવી આપણી લાઈફ હોવી જોઈએ. કોઈ જીવ ભય પામે નહીં, અભય દાન. ડાક્ટર કેવું રાખવું છે? કોઈ જીવ ભય પામે નહીં. એને અભયદાન કહેવાય છે, એમાં પૈસા ખર્ચતા નથી કશું નથી. અને અભયદાન તો આપી શકે છે. અભયદાન તો આપણે હિન્દુસ્તાનમાં તો આપણે જો જઈએ તો આગળ તો ઘર આગળ કૂતરા બે ત્રણ સુઈ ગયો હોય, રાતે 12 વાગે સિનેમાથી આવ્યા, તીકડે આપણે તો બૂટ ખટ ખટ ખટ અવાજ થતો, એટલે પેલો કૂતરો આમ ભડકીને જાગે બિચારા કોનું ત્યાં કરી. ભય બેઠો અને કોઈ આવ્યું. એટલે એવા ટાઈમે આપણે સમજી લેવાનું કે આ કૂતરા ભડકશે, એના કરતાં આપણે બૂટ કાઢીને હાથમાં ચાલીને ચાલ્યા જઈએ એટલે ભલે ભય ના પહેરશે, એવું કરવું જોઈએ. અને ઘરમાં પહેરતી વખતે કોઈને ભય ના લાગે એવું કરવું જોઈએ. સમજ ને, ઘરમાં બહેરા છોકરાને ભય લાગતો હોય, બહેરા છોકરાને ફફડાટ લાગે, ઘરમાં બહેરા છોકરાને પણ ભય લાગે, ફફડાટ લાગશે, હમણાં કઈ વળશે. એ ફફડાટમાં આમ દેખે તો ફાયદો દેખાય, પણ છેવટે આફ્ટર ઓલ ખોટ જ છે. શું છે, ફફડાટમાં ફફડાટમાં રાખીએ તો દેખી તો ફાયદો દેખાય. આપણે મને જો મારો ઓ ઘણો પડે છે, એ ઓ તો મારી નાખે પછી છેવટે. શું છોકરા ને છોકરીએ બે ભાગવા મળે, શું ઘર ખાલી કરી નાખે. એમાં મજા નથી, બધું પ્રેમથી જીવવામાં મજા છે. બેન બેને રૂબરૂ માં મુલાકાત માં આવી છે, રૂબરૂ માં નથી બેને રૂબરૂ માં આપો એમ પ્રશ્ન નથી. પુષ્પાબેન પટેલ રૂબરૂ માં માંગે છે. એક ક્રમિક જ્ઞાન અને એક અક્રમ જ્ઞાન. ક્રમિક જ્ઞાન એટલે ક્રમે ક્રમે સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ, પગથિયા ચડી ચડીને જવું પડે. એ કાયમનો માર્ગ, કાયમનો માર્ગ એ છે. અને અક્રમ માર્ગ એટલે લિફ્ટ માર્ગ, કોકટ કેવો આવે એ કાયમ હોતો નથી. ખરો રસ્તો પેલો, ધોરી રસ્તો પેલો છે. કોક વખત એવા પુંસારી લોકો હોય તેને આ તે વખતે આ મળી આવે એવિડન્સ અને કામ થઈ જાય. સમજ ભાઈ ને, બાકી આમ ક્રમિક માર્ગ, ક્રમિક માર્ગ એટલે પગથિયે પગથિયે ચડવાનું. તે જેટલો પરિગ્રહ ઓછો કરો સંસારી એટલે તમે ઉપર ચડો. સમજ ને, તો અનાધિકારથી ચડો છો તો હજુ અહીં સુધી આવ્યા છો, કશું ઘટ્યું જ નથી, કોઈ દુઃખ જ ઘટ્યું નથી. ત્યાં કેટલા પગથિયા ચડ્યા હતા કે ના, પગથિયા તો ઘણા ચડે છે. પણ પાછું કોઈ કે ધનસુખભાઈ પેલા કેન્ટીન છે, પણ ઉતરે ચડે ઉતરે ચડે ઉતરે, ફટેક ફટેક ફટેક ફટેક ફટેક જ કર્યા કરે, બધી ગતિઓમાં ફટેક ફટેક કર્યા કરે. મનુષ્ય ગતિ એ ટેસ્ટ એક્ઝામિનેશન છે. તે અહીંયા આગળ તો પાછો પાછી કામ કરે તો જાનવરની યોજીમાં ચોક્કસ બીજા અવતાર જાય. પાછી કામ કરે, સજ્જનતાનું કામ કરે તો ફરી મનુષ્યમાં આવે. સજ્જનતાનો જ કામ કરતો હોય, ભલે નાનો કામ કરતો હોય, પણ સજ્જનતાનો પાસ પછી તો ના કરે નહીં તો એ ફરી મનુષ્યમાં આવે. અને સુપર હ્યુમનના કામ કરતો હોય, પોતાનું સુખ બીજાને આપી દે, પોતાનું સુખ ભોગવતો નથી પોતે અને બીજાને આપી દે, એ સુપર હ્યુમન કહેવાય. એ લોકો દેવ ગતિ મચાય. એવું જેને કરવું હોય તે કરજો, મને વાંધો ના હોય. શું કહ્યું, પણ એવું બીજાને આપી દે એવા સુખ નથી, એવા નથી ને. પોતાનું સુખ બીજાને આપી દે એ સુપર હ્યુમન કહેવાય. શું, હું તો આપી દેતો હતો. શું, કારણ મને આમાં સુખ લાગતું જ નથી. સુખ આમાં છે જ ક્યાં છે? આ તો ભ્રાંતિથી માનીએ તો આમાં સુખ છે, બાકી કશું કરેક્ટ વસ્તુ નથી. સુખ તો એમ વગર મહેનતે પ્રાપ્ત થાય, એનું આમ સુખ કહેવાય. આ તો હેન્ડલમાં આવી અને સુખી થયો એને શું શું આખો દળ સાહેબના ટૂંકારા ખાઈ અડસેલા ખાઈ અને ઘેર પાછા ઘેર આવતા પેલી પેલી અવરું બોલે આમથી ફૂટબોલ ને મારે આમ ને આમથી મારે આમ બિચારું શું ફૂટબોલ ને શું દેખા થાય? એમાં શું સુખ હોય? એમાં આને સુખ કેમ કહેવાય? સુખ એટલે સ્વતંત્ર, ભગવાન પણ ઉપરી ના હોય એનું નામ સુખ કહેવાય. અને ભગવાન ઉપરી ના હોય એવું વિજ્ઞાન હોય છે. આ અક્રમ વિજ્ઞાન એવું છે કે ભગવાન પણ ઉપરી નહીં. તમારું ઉપરી કોણ છે આ જગતમાં? કારણ કે તમારું ઉપરી બ્લન્ડર્સ અને મિસ્ટેક. બ્લન્ડર્સ શું? તમારું નામ શું? નટુભાઈ. નટુભાઈ, હું નટુભાઈ છું એ બ્લન્ડર છે. અને આમનો ભાઈ થયું, આ મોટેલનો માલિક છું એ બ્લન્ડર છે. આ બાઈનો ધણી થયું અને મામો થયું અને કાકો થયું અને ભૂવો એ બધા બ્લન્ડર. હવે આ બ્લન્ડર શી રીતે તમે કાઢો? એટલે બ્લન્ડર મારે કાઢી આવવાનો અને મિસ્ટેક તમારે કાઢવાની. પછી નટુભાઈના જે મિસ્ટેક હોય તે તમને ખબર પડશે કે આ હો આટલી બધી મિસ્ટેકો ભરી રહી છે. આ નટુભાઈ ગયા ઉગ્ર થશે ને તો એ તમને ખબર પડશે કે જો આ ભૂલ કરી ભરીથી નીકળી જાય ત્યારે. સમજ પડે ને? સમજાયું તમને? એટલે આ બ્લન્ડર્સ અને મિસ્ટેક તાર ઉપરી છે. અત્યારે તમે કોઈ પોલીસ વાળો હોય ગાડી ઊભી રાખવાની કે અને તમે ઉભી ના રાખો એથી કંઈ તમે એને છટકી ગયા નથી. એ નંબર નોંધી લે. પછી આપણી પાસે આવ્યો તો અહીંયા આગળ આવે એટલે નટુભાઈ ને ખબર પડે ને આપણે કા કોના હારું આવ્યો. સમજી જાઓ તમે? તરત સમજી આવો. તમને એમ ના લાગે લોકો હારું આવ્યો છે? હા, એ આ મિસ્ટેક ને થી તમે બંધેલા છો. તમારા બ્લન્ડર છે ને મિસ્ટેક. જો તમે પોલીસ વાળા જોડે ગાડી ઉભી રાખીને એની નિવેડો કરી નાખ્યો પ્લીઝ આમ છે તેમ છે ફરગી આમ તેમ તે કરી રાખે તો $5 આપીને પણ તો તમને અહીં ના આવે. શું કહ્યું? એટલે સમાધાન કરી નાખો બધું જાણ. એની બાય બાય એની જે લાખ રૂપિયા એવું ગણવાનું નહીં, ઝટપટ નિકાલ કરવાનો. સમજે ને? એના દુરાગ્રહ ખોટા નહીં રાખવાના કે આ તો આવું કહેવાય તેવું કહેવાય. મિલને પૂળો લે અહીંથી જાણ નહીં તો પાસે પોલીસ આવશે આખો દાડો બગા છે લાલ કોટ બોલી જઈએ એના કરતા. એટલે આ ભૂલ આપણી ભૂલ કરીએ એ આપણી ઉપરી. ભૂલ ના કરીએ હું ભૂલ નહીં કરતો મારું ઉપરી કોઈ વાત નથી. કોઈને ના સમજાવતું તો વાક્ય કે હજુ હું એને વિગતવાર ફોડવાર કરીશ. એટલે અક્રમ માર્ગ એ તરત જ ફળ આપનારો છે. અક્રમ માર્ગ એટલે ફૂલ સ્ટોપ માર્ગ અને ક્રમિક એટલે કામા માર્ગ. કે ભાઈ આટલે સુધી કર્યું કામા, પછી આગળ કર્યું તો કામા. ફૂલ સ્ટોપ આવતા હવે તારે નિવેડો આવી જાય અને આ તો પહેલેથી જ ફૂલ સ્ટોપ થઈ ગયેલું એટલે ચિંતા બંધ થઈ જાય. હા, નટુબેન ચિંતા બંધ થઈ ગઈ જો મારા કયા પ્રમાણે ચાલો તો. અને ધંધો તમારો સરસ ચાલશે ઉડતો છે ને? સનાતન સુખના ઉપાય સૂચવો એવું ભાઈ કે છે. હવે સનાતન સુખ એટલે કાયમનું સુખ, એના ઉપાય આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ નથી. એટલે જ્ઞાની પુરુષની પાસે જઈએ તો જ એ ઉપાય બતાવે, તો જ સનાતન સનાતન સુખ પ્રાપ્ત થાય. આ તમે મારી આજ્ઞામાં રહેશો તો તમને સનાતન સુખ રહેશે. કારણ કે આત્મા પોતે જ સનાતન છે અને સુખે સનાતન રહેશે. શું પછી અડચણ પડે તો મહેન્દ્રભાઈને પૂછી, અગર તો અમને લોસ એન્જલ્સમાં આ ડૉક્ટરને કે અરુણભાઈને કે શશિકાંતભાઈને કોઈને પૂછી અને તો તમારી પાસે આવો તો અમે તમને બધું કરી આપીશું. બરાબર, અગર તો આ મોટેલ વાળા તમે ઓળખો, મોટેલ વાળા રામમોહનભાઈ લખે છે, કોણ લખે? તમે લખો દાદા. જવાબ બધાને જુદા જુદા કેમ સમજાય છે? કારણ કે દરેકની સમજણ જુદી જાતની હોય, દરેકની બુદ્ધિ જુદી જાતની હોય, અને દરેકનું મોઢું પણ જુદી જાતનું હોય. મોઢો એક પ્રકારનું ના હોય, એક પ્રકાર મોઢો હોય જુદું ના સમજાય, પણ મોઢો એક પ્રકારનો નથી ને? તારા બે ભૈયાને એક પ્રકારનો નથી તો પછી બીજા નથી ભાઈ. એટલે મોઢાના પ્રકાર એટલી જ સમજણ જુદી જુદી હોય બધી. જુદી જુદી સમજણી પણ જો રાગે ચાલતું હોય આમાં સંપો તો સારું. શું સમજણ તો બધાને જુદી જ હોય, સરખું ના સમજાય. આ હું બોલું છું તો બધાને જુદી જુદી સમજાય. તો આપણું મય તમને ચેતવે, તમે મય ચેતવે છે કે ચેતવવા આવવું પડે મારે? હા, અને પેલા જ્ઞાનમાં તો તમારે કરવું પડે, સમજ્યું ને? એટલે કડી કરો તાર કડી થાય બા, નહીં તો આ તો એમને એમ ચેતવે. ચેતવે થઈ નહીં ચેતવે ત્યાં જોયું ને કેવો ચમત્કાર છે. આ તો મોટા મોટા ચમત્કાર છે, પણ આપણે ચમત્કારને એક્સેપ્ટ નથી કરતા, નહીં તો હવે લોકો ચમત્કાર નામ પર ત્યાંથી ગાળી દેવા તૈયાર છે. કમ્પ્લીટ ગેરંટી અમારી આજ્ઞા પર, કમ્પ્લીટ ગેરંટી. શું કહ્યું? હા, અડચણ કોણ કરે વચ્ચે? કે તમે ગયા આવતા જે ઓવરટાપ લીધા હોય તે તમારે પાછા ભરવા તો પડે ને, કે ના ભરવા પડે? અને ઓવરટાપ તો કેટલા લીધા? જેને ધીરે તેને લીધા, જે બેંકે ધીરે તેને લીધા, કંઈ બાકી દઈ રાખ્યું? એટલે એની આ જરા મુશ્કેલી છે, તે ઓવરટાપ ભરી જશે એટલે પછી કશું વાંધો નહીં. અત્યારે નફો નહીં એવું હતું છે, માફ થયું. ભરાઈ જવાના તમારે હવે. હા, કમાણી જબરદસ્ત વધી છે એટલે ઓવરડ્રાફ્ટ ભરાય, પણ તમે જરા પેલું કમાણી વધેલી તમારા હાથ આવે નહીં ભાઈ. તમારે જેટલા ડોલર ખર્ચો એટલા હાથમાં આવે, બીજા બધા પડી જાય પેલા દેવામાં. પણ એમ કરતા કરતા દેવું ભરી જશે પછી તો આ જ કમાણી છે ને બધી, તમે સમજ પડી ને? ભાઈ નો છોકરો કા એનો છોકરો ને? તારે સારું એનો છોડી નાથી, નાની આનાથી મોટી મોટી છે. મોટી મોટી શું ભણે છે? ચોથી પાંચમી છઠ્ઠી છઠ્ઠી છઠ્ઠી મેરા ભી કશું પૂછતા નથી કે કઈ પૂછવું કરું નથી. એમને બોલાયા હતા ત્યાંથી તમારું કુંડ જાગ્યું હતું. નિમિત્ત બન્યા કે મારે તો પધારો ત્યાંથી તમારું કુંડ જાગ્યું. નહીં તો અમને ટાઈમ હોય જ નહીં ને, એવો ટાઈમ ક્યાંથી લાગે. આપણે ગુરુ કરેલા છીએ, આપણે આપણો ધર્મ પાડીએ છીએ, પછી આ દાદા નું અક્રમ વિજ્ઞાન એ કેવી રીતના લેવાય, દાદા પાસે કેવી રીતના હોય, એવું જરા મનમાં પૂછતું હોય. ના તો આપણને સંતોષ છે તો દાદા પાસે આવવાની કઈ જરૂર જ નથી ને. આપણને સંતોષ છે તો આનંદ થતો હોય. દાદા એવું નહીં કહેતા કે તમે સુખ્યા હોય તો આવો, તમને દુઃખ હોય સહન ના થતું હોય તો આવજો. જો ચાલી શકે એવું જ ચલાવ્યો ને. મને કઈ એવો શોખ નથી કે હું તો જે સુખ હું પામ્યો છું એવું બધા પામે એવી મારી ઈચ્છા. શું કહ્યું? જે સુખ હું પામ્યો છું, જે રસ્તો હું પામ્યો છું, બાકી જેને સુખ હોય તેને અહીં આવવાની જરૂર નથી. ના હું તો ગુરુ જ નથી ને, પણ કોઈને ગુરુ થતો જ નથી. હું શિષ્ય છું, હું જ આખા જગત નો શિષ્ય થઈને બેઠેલો છું. શું કહ્યું? હું કોઈને ગુરુ થતો નથી, અમે ગુરુ ના હોઈએ. ગુરુ તો આ લોકો, ગુરુ નો અર્થ ભારે, ભારે એટલે અવશ્ય ડૂબે, અને ડૂબે એટલે એની પર બેઠા તે બધા કલયુગમાં ડૂબે. હા, પણ કોઈ ગુરુ એવા હોય કે જેની પાસે ગુરુ કિલ્લી હોય તે એકલો બચે. પણ ગુરુ કિલ્લી તો મેં પૂછ્યું જ મહારાજને, ગુરુ કિલ્લી જાણતા જ નથી. આ તો તારું મારે ડૂબશે બધું. ગુરુ કિલ્લી હોય તો ડૂબે. ગુરુ કિલ્લી હોતી નથી. અમે તો કોઈના ગુરુ જ ના હોય. ગુરુ કિલ્લી એટલે જે ચાવી થી કોઈનો દુરુપયોગ ના કરાય. દુરુપયોગ શિષ્યનો દુરુપયોગ થાય નહીં, શિષ્યની પાસે ખોટો લાભ ઉઠાવાય નહીં. અને અમુક અમુક બધા કાયદા હશે ને, એ કાયદા પાડવાના. અને અહંકાર વધવો ના જોઈએ. શું કહ્યું? લોક બાપજી બાપજી કરે માટે પેલા અહંકાર વધી જાય તો એ ડૂબે. શું કહ્યું? એટલે ગુરુ કિલ્લી હોય ના વધે. બરાબર ને? હવે અત્યારે ગુરુ કિલ્લી કઈથી લાવે? લોકોને ચોપડીઓમાંથી ગુરુ થઈ બેઠા હોય. સમજણ? અને જો આપણે કહીએ કે બાપજી તમારી વાત મને ગમતી નથી, ખોટી છે, તો ફેણ મળે. ફેણ મળે ખરા? તો આપણે કહીએ ને કે ફેણવાળા તો નાગ હોય છે તો અમારું કામ ના ફાવે. કહી દઈએ. શું કહ્યું? ફેણવાળા લોકો જોડે તો અમારે ગુરુ કરવા નથી. ફેણ વગરના ગુરુ જેને અમે ગાર પડીએ તો પણ આશીર્વાદ આપે એવા ગુરુ અમારે કરવા છે. ગુરુ કેવો હોવો જોઈએ? આપણે ગાર પડીએ તો એ સમજી જાય કે આ તો અણસમજું છે, નબળા છે, તે કરે, પણ મારાથી કેમ કશું થાય? જોવું ને, આ તો ફેણ મળતા હોય ત્યારે મારે શું કરે? બાપજીને કહ્યા પૈસા પડાવતા હોય. એક ગુરુ તો એક માણસ આવ્યો સુરતમાં મારી પાસે, શેઠ હતો બિચારો. તે ગભરાતો ગભરાતો આવ્યો, છાતી ફફડતી હતી. તેનું શું છે તે બોલાતું? શેઠાણી ની દેવ મોટી ઉંમર ઘડી પણ થવાય. અને કે છે મારા ગુરુ મને મને કેવડાવ્યું છે કોઈ માણસ ની સાથે કે હું તને ખતમ કરી નાખીશ, તને બરબાદ કરી નાખીશ, એવું મને કેવડાવીશ કે મેદાન મેદાન કરી નાખીશ. એટલે મેદાન તો આ જમીન નો હોય, તું વર્ણ મેદાન સી કહીશ, પણ ના મોટો ખેદાન મેદાન. એટલે પછી મને કે હું શું કરું આ, પણ શું છે તારે ગુરુ જોડે કઈ લેવા દેવા છે? સાથી એવું કે છે તે કઈ ગુનો કર્યો છે એનો? ના, કોઈ ગુનો કર્યો નથી, પણ આમળે મેં મારી પાસે 40,000 રૂપિયા માગ્યા, તેમાંથી મોકલા તારે મારી પાસે છે ને, એટલે શી મોકલું કે છે? એટલે કે જો નહીં મોકલું તને ખેદાન મેદાન કરી દઈશ કે છે. શું કે છે? એટલે પેલા મોકલ્યા હતા કોઈ હવા લાગતો હાલ્યા કે મેર ચક્કર ગુરુ ના ખરાબ રસ્તે ચડાયો, એ રમી રમતો થઈ ગયો. પછી રૂપિયા હાલો તો હવે રમતો થાય, રૂપિયા ના અપાય, રૂપિયા ગુરુ ને અપાય નહીં. રૂપિયા ગુરુ કહ્યા બાપજી ખાવાનું ના હોય તો મળે મગજ ને બધું ગુંદર ભાગ બધું આપી જવું. રૂપિયા અપાય નહીં. એટલે પછી મને કહે છે હવે થઈ ગયું થઈ ગયું, પણ હવે શું કરવું? હું તો એમના ફોટા હતા ને, તે પૂજા કરતો હતો રોજ, તે જયારે આવું મને ડબડાયું ને એટલે મને રીસ ચડી, તે ફોટા લઈને તાપી નાખ્યા. કે મુસલા હું આવું ક્યાં ગુનો કર્યો? પછી એટલે હું જેની પૂજા કરતા અત્યારે ના નખાય, એ તો એને ઘેર રહ્યો, પણ આ ફોટાની મેં ત્યાં પૂજા કરી, એ ફોટાની એને આ ફોટાને બાળી મેલું તોય તને હિંસા થાય. શું કહ્યું? પાણીમાં નાખી દઉં તિરસ્કાર થી તો હિંસા થાય. ટકાવે શું કરું કે છે? એટલે મેં આને દેખાડ્યું કે આવી રીતે પ્રતિકૂળ કરે એટલે ધોઈ જશે. આ તારે ગુરુનું શું કરું? ગુરુથી ભડકીશ નહીં. કહ્યું શું કહ્યું? ગુરુ તને કશું નહીં કહી શકે, પણ ગુરુનું માટે કલ્પના ખરાબ ના કરીશ કે નલાયક છે, જુઠ્ઠો છે, લુચ્ચો. કશું આપણે વાક્યમાં ના પડી શકે, જે છે એ છે, આપણે કશું લેવા દેવા નહીં આવે. એમ કરીને છૂટો કહી આવ્યો, છૂટું થઈ ગયું બિચારાનું. શું પછી ગુરુએ કેવડાવ્યું? અહીં આવતો નથી, આમ નથી. હવે આ સમજી ગયો કે હવે છે ને આવું કે મને દાદા મળી ગયા, હવે હું કઈ આવું નહીં તારી વાત. આવું એમ ગુરુ બિચારા ચેપ કરી, અને આ વંશાવળી ઓછી નથી. મારે છોકરાને ઘેર છોકરા, મારે તારે તો છોકરો છે ને, પાસે બીજો છોકરાને શું કરવો તારે? તે તોપને બહારે ચડાવવો છે, એ છોકરો ખર છે એના છોકરા ના હોય તો, પણ ના કહે વ્યાજનું વ્યાજ ને. ખોટો મોહ છે ને બધો. આ જ્ઞાની પુરુષ તો ગુરુ ના કહેવાય, જ્ઞાની પુરુષ ને તો શાસ્ત્ર કહેવાય. શું લખ્યું જાણો છો? દેહધારી પરમાત્મા કહેવાય. શું કહેવાય? જેને પરમાત્મા વશ થઈ ગયેલા હોય એ ગુરુ કોઈના શું કા થાય? તે કોઈના ગુરુ થાય એ શું કરવાનું? અમારા બુદ્ધિનો સેન્ટ ના હોય, અને આ જે ગુરુ હોય ને તે બધા બુદ્ધિશાળી હોય. જો જરાક કંઈ એમનું નામ અવરું બોલો ને તો ફેણ મારીને બોલે, અને તમે તમને ગાળ બોળો ધોલ મારો તો અમે આશીર્વાદ આપીએ. શું બોલું? ભાઈ પૂછે છે સુખ એટલે શું? આપે કેવું સુખ પામ્યું છે? જે સુખ ની કલ્પના ના થાય, સુખ મારું ઉભરાય છે તે મારી જોડે બેઠા હોય ને તે સુખી થઈ જાય છે. જોડે બેઠા હોય ને એ ઉભરાય તે એટલા બધા એ લોકો સુખી થઈ જાય. એટલે કોઈ સમય સુખ ખૂટે નહીં, રાત્રે દિવસે તો ઉભરાય જ કરે. એ સુખ ને તો તેને લઈને તો ટેન્શન ના રહે, નહી તો ટેન્શન રહે. હવે તો સી રીતે આપણે કઈ બાપજી કેમ હસતા નથી? એટલે હું આ કેમ ના કહે ટેન્શન પાર વગર ના થઈ ને તાણા તો અનુભવતા હોય સી રીતે હે તે. એટલે આ માર્ગ જેને અનુકૂળ આવે તો જ નહીં આવવું, નહીં તો અહીં આગળ કઈ આના માટે એવું નથી આ, કારણ કે આ અહીં ક્વોન્ટિટી વધારવા નથી બેઠો હું, સમજ ને, આ કઈ આ કઈ રીંગણા નહીં કે વધારીએ આપણે, શું કહ્યું, આ તો મોક્ષે લઈ જવાના, એમને સિક્કા મારવાના, મારે ધ્યેય ધ્યેય જવાબદારી નથી, એટલે ના ભાઈ તેને વાંધો નથી, અહીં કઈ આવવું એવું લખેલું નહીં, જ્યાં થો ત્યાં બરોબર છે, શું કહ્યું, તો આ ના ફાવે ના પુહાય તો દોડજો, શું કારણ કે અહીં તો કોઈનું ખંડન ના હોય ને, અહીં કોઈનું મંડન ના હોય, સમજ ને, કારણ કે આ મંડન નથી કરતા, મંડન કરવા વાળું ખંડન કરે બસ, બીજાનું બીજાને તોડી આપે તારે મંડાય ને બર્યું, એમને મંડાય થાય, ત્યાં ચોપડીઓ માંથી બધા ગુરુ થઈ દે, તેમાં આપણો કશું ફાયદો ના થયો, આપણને આપણું ફાયદો થયો ક્યારે કહેવાય, કે ભાઈ રોગ ઘટે એટલે મતભેદ ઓછા થઈ જાય, ક્રોધ માન માયેલો નબળી ઓછી થાય, સમજ પડી ને, તે તો કશું થો થાય નહીં, અને વખત કાઢવાનો ખોટો, તમે સમજ પડી ને, એટલે ફાયદો થાય તો જ કામ કરવું ગુરુની જોડે, નહીં તો આમ ધક્કા માં ટાઈમ બગાડી શું કામ છે, ઈશા અને લક્ષ્મી અમારે કામની નહીં, અહીં તે ગુરુ પૂર્ણિમા ઉજવી દર્શીમાં, તે બધાએ પોતાની ઘણા ખરા માળા ચડાઈ ગયા હતા, તે કહે છે અમે અમને આ સાથે ભેટમાં પહેરાઈ જ કે છે, મારે પણ શું કરીશ, હું કંઈ આ પોતા તમારે તો પાછી આપી દેતો, શું મારે તમારી માળાઓ શું કરીશ, મને તો તમે તમને મફત પહેરો, હા સૂચિત પહેરો, પણ તમને એક શરત કરું, એક બેનને મેં કહ્યું તને મફત આપી માળા પહેરું, હા કે છે, જોઉં તને વિચારજે, એક મણ હોનાની માળા પહેરાઈએ ને અને તે મફત આપીએ, અને રાતે હુઈ રહેતી વખત કાઢવાની નહીં, બીજી કાઢવાની નહીં, તો બાપજી નહીં જે તમારી ના કે આગે એવું વાત, જો સુખ હોય મળવાનામાં તો બધું વધારે પહેરાવતું તો સારું, વધારે આનંદ થશે, હીરાભાઈ મન હોતું પહેરાય સુખી થાય, મફત આપણી આપીએ તો લેવા તૈયાર થાય, ના ના તૈયાર ના કહી દે, આ તો કંટાળી ગઈ લેવા આપતી તમારું પાછું કે છે, તમે લે અખતરો કરી દેવો છે, આખો ત્રે કરવા ત્યાં આરતી કરે.